શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 37 તામસ મનુની ઉત્પત્તિ તથા મન્વંતરનું વર્ણન. માર્કંડેયજી કહે છે, મુને આ પૃથ્વી પર સ્વરાષ્ટ્ર નામનો એક વિખ્યાત રાજા થઈ ગયા, જે બહુ પરાક્રમી હતા. તેમણે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું અને તેઓ યુદ્ધમાં કદી પીઠ દેખાડતા ન હતા. રાજાના મંત્રીની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યે રાજાને બહુ લાંબુ આયુષ્ય આપ્યું હતું. રાજાની 100 પત્નીઓ હતી, પરંતુ તે રાજાની જેમ દીર્ઘ આયુની ન હોવાના કારણે યથા સમયે મૃત્યુને પ્રાપ્ત થઈ. એ જ પ્રમાણે ધીરે ધીરે રાજાના મંત્રી અને સેવક પણ કાળને આધીન થઈ ગયા. તે બધાના અભાવમાં રાજાનું મન ઉદ્વિગ્ન રહેવા લાગ્યું. રોજ તેમની શક્તિ ક્ષીણ થવા લાગી. તેમને પરાક્રમહીન અને દુઃખી જાણીને વિમર્દ નામના એક રાજાએ આક્રમણ કર્યું અને તેમને રાજ્યથી ચ્યુત કરી દીધા. આ સ્થિતિમાં તેઓ વનમાં ચાલ્યા ગયા અને વિતસ્તા એટલે કે ઝેલમ નદીના તટ પર રહીને તપસ્યા કરવા લાગ્યા. તેઓ ગરમીમાં પંચાગ્નિનું સેવન કરતા, વર્ષાકાળમાં મેદાનમાં રહીને વર્ષાજળને શરીર પર સહેતા અને ઠંડીની ઋતુમાં પાણીની અંદર શયન કરતા હતા. નિરાહાર રહેતા અને ઉત્તમ વ્રતોનું પાલન કરતા હતા. એકવાર વર્ષાકાળમાં જ્યારે તેઓ તપસ્યા કરી રહ્યા હતા, સતત ઘણા દિવસ સુધી વૃષ્ટિ થતી રહી. એના કારણે નદીમાં પૂર આવ્યું અને રાજા પણ નદીના પ્રવાહમાં તણાઈ ગયા. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો. પાણીમાં વહેતા વહેતા સંયોગવશ તેમને ઘરણી મળી ગઈ. રાજાએ તેની પૂંછ પકડી લીધી. પછી તે પ્રવાહની સાથે વહેતા અને અંધકારમાં આમ તેમ ભટકતા રાજા કોઈ રીતે તટ પર પહોંચ્યા. ત્યાં પણ ઘણે દૂર સુધી કીચડ હતો, તેને પાર કરવું અત્યંત કઠણ હતો. છતાં તેઓ હરણીની પૂંછથી ખેંચાતા રહીને કીચડથી પાર થઈને એક વનમાં જઈ પહોંચ્યા. હરણીના સ્પર્શથી તેમને આનંદનો અનુભવ થવા લાગ્યો. તે અંધકારમાં ભ્રમણ કરતા રહીને જેઓ કામદેવને વશીભૂત થઈ ગયા. રાજાએ અનુરાગવશ પોતાની પીઠનો સ્પર્શ કરતા જાણીને તે વનની મૃગીએ કહ્યું, રાજન, આપ ધ્રુજતા રહીને મારી પીઠનો સ્પર્શ કેમ કરો છો? આપના કાર્યની સિદ્ધિ તો કોઈ બીજી રીતે જ થઈ ગઈ છે. રાજાએ પૂછ્યું, મૃગી તું કોણ છે અને મનુષ્યની જેમ કઈ રીતે બોલે છે? મૃગી બોલી, રાજન, હું પહેલાં આપની પ્રિય પત્ની હતી. મારું નામ ઉત્પલાવતી હતું. હું દૃઢ ધનવાની પુત્રી અને આપના 100 રાણીઓમાં મુખ્ય હતી અને આપની 100 રાણીઓમાં મુખ્ય હતી. રાજાએ પૂછ્યું, ઉત્પલાવતી તો બહુ પતિવ્રતા અને ધર્મપરાયણા હતા, પરાયણા હતી. તે અરણી કેમ થઈ? તેણે એવું ક્યું કામ કર્યું હતું જેથી તેને મૃગ યોનિમાં આવવું પડ્યું? મૃગી બોલી, રાજન, હું બાલ્યાવસ્થામાં જ્યારે પિતાને ઘેર હતી ત્યારે સખીઓને સાથે એક દિવસ વનમાં ઘૂમવા ગઈ હતી. ત્યાં મેં મૃગી સાથે સમાગમ કરતા એક મૃગને જોયો. હું તેની તદ્દન નજીક હતી, તેથી મેં તે મૃગીને મારાથી ડરીને તે મૃગી અન્યત્ર ચાલી ગઈ. ત્યારે મૃગે ક્રોધિત થઈને કહ્યું, ઓ મૂર્ખ, તું આટલી ઉન્મત્ત કેમ થઈ રહી છે? તારી આ દુષ્ટતાને ધિક્કાર છે. તે મૃગની મનુષ્ય જેવી વાણી સાંભળીને હું ડરી ગઈ અને બોલી, તમે કોણ છો? તેણે ઉત્તર આપ્યો, હું નિવૃત્તિ ચક્ષુ નામના મુનિનો પુત્ર છું. મારું નામ સુતપા છે. મૃગી સાથે સંભોગ કરવાની ઈચ્છાથી હું મૃગ બની ગયો. પ્રેમવશ મેં આ મૃગીનું અનુસરણ કર્યું હતું અને એણે પણ મારી અભિલાષા કરી હતી, પરંતુ તે આવીને મારાથી તેનો વિયોગ કરાવી દીધો. તેથી હું તને શ્રાપ આપું છું. મેં કહ્યું, મુને, મેં અજાણતા આપનો અપરાધ કર્યો છે, તેથી કૃપા કરીને મને શ્રાપ આપશો નહીં. મારા આમ કહ્યા પછી મુનિ આ પ્રમાણે બોલ્યા, જો હું તારા ગર્ભથી પુત્ર ઉત્પન્ન કરી શકું તો હું તને શ્રાપ નહીં આપું. મેં કહ્યું, હું ન તો મૃગી છું અને ન મૃગીનું રૂપ ધારણ કરીને વનમાં ઘૂમું છું, તેથી મારા તરફથી પોતાનું મન હટાવી લો, તમને બીજી કોઈ મૃગી મળી જશે. મારી આ વાત સાંભળીને મુનિની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ, તેમના હોઠ ફરકવા લાગ્યા. તેઓ બોલ્યા, ઓ નાદાન, તું કહે છે કે હું મૃગી નથી, તો લે તું મૃગી થઈ જઈશ. ત્યારે હું અત્યંત દુઃખી થઈને મુનિને પ્રણામ કરીને બોલી, મુને, મારા પર પ્રસન્ન થાઓ, હું હજી બાલિકા છું, બોવાની કળા જાણતી નથી, બોલવાની કળા જાણતી નથી. મુનિવર, પિતા ન હોય તો જ સ્ત્રી સ્વયં પતિ પસંદ કરે છે, મારા પિતાજી તો હજી જીવિત છે, પછી હું કઈ રીતે આપનું વર્ણન કરી શકું? પિતરસતી નારી ભીર ભવિષ્યતે હી પતિ હી સ્વયં સતી તાતે કથમ ચાહમ વૃણોમી મુનિસતમ. 74મા સર્ગનો 34-35 શ્લોક સંખ્યા. અથવા સંપૂર્ણ અપરાધ મારો જ છે, છતાં પ્રસન્ન થાઓ, હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. ત્યારે મુનિશ્રેષ્ઠ સુતપાએ કહ્યું, મારી વાત અન્યથા થઈ શકતી નથી. તું મર્યા પછી આ જ વનમાં મુર્ગી થશે. તે સમયે સિદ્ધવીર્ય મુનિના પુત્ર મહાબાહુ લોળ તારા ગર્ભમાં આવશે. તેમના ગર્ભમાં આવતા જ તને પૂર્વજન્મનું સ્મરણ થશે. પછી સ્મરણ શક્તિ પ્રાપ્ત કરીને તું માનવીની જેમ બોલવા લાગશે. તે ગર્ભના ઉત્પન્ન થયા પછી તું મૃગીના શરીરથી મુક્ત થઈ જશે અને પતિથી આદર પ્રાપ્ત કરીને તું તે લોકમાં જશે, જ્યાં કુકર્મી મનુષ્ય કદાપી જઈ શકતા નથી. લોલ પણ મહાન પરાક્રમી થશે અને પોતાના પિતાના શત્રુઓને મારીને સંપૂર્ણ પૃથ્વી પોતાના અધિકારમાં કરી લેશે. ત્યાર પછી તેઓ મનુના પદ પર પ્રતિષ્ઠિત થશે. આ પ્રમાણે શ્રાપ મળવાથી હું ત્રિયક યોનિમાં આવી છું. આપના શરીરનો સ્પર્શ થવા માત્રથી મારા ઉદરમાં ગર્ભ સ્થાપિત થઈ ગયો છે. મૃગી નામ કહ્યા પછી રાજાને બહુ પ્રસન્નતા થઈ. તેમણે વિચાર્યું, મારો પુત્ર મારા શત્રુઓને પરાસ્ત કરીને આ પૃથ્વી પર મનુ થશે, આ કેટલા આનંદની વાત છે. ત્યાર પછી થોડા સમય બાદ મૃગીએ ઉત્તમ લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. તેમના જન્મ પછી સંપૂર્ણ પ્રાણી આનંદનો અનુભવ કરવા લાગ્યા. ખાસ કરીને રાજાને બહુ પ્રસન્નતા થઈ. મૃગી પણ શ્રાપ મુક્ત થઈને ઉત્તમ લોકમાં ચાલી ગઈ. ત્યાર પછી બધા ઋષિઓએ આવીને તેની ભાવિ સમૃદ્ધિ જોઈને તે બાળકનું નામકરણ કર્યું. તામસી યોનિમાં પડેલા માતાના ગર્ભથી આનો જન્મ થયો છે, તેથી આ બાળક સંસારમાં તામસ નામે વિખ્યાત થશે. ત્યારબાદ પિતા પોતાના પુત્ર તામસનું લાલન પાલન કરવા લાગ્યા. જ્યારે તામસ થોડો સમજણો થયો ત્યારે તેણે પિતાને પૂછ્યું, તાત, આપ કોણ છો? હું આપનો પુત્ર કઈ રીતે થયો? મારી માતા કોણ છે અને આપ શા માટે અહીં આવ્યા છો? આ બધું સાચે સાચું કહો. ત્યારે પિતાએ પોતાના રાજ્યથી ચ્યુત થયાથી લઈને બધી વાત પુત્રને કહી. આ બધી વાતો સાંભળીને તામસે ભગવાન સૂર્યની આરાધના કરી અને તેમને પાસેથી ઉપસંહાર સહિત સંપૂર્ણ દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કર્યા. અસ્ત્રશસ્ત્રના જ્ઞાતા થઈને તેણે સઘળા શત્રુઓને પરાસ્ત કર્યા અને તેમને પિતાની પાસે લઈ આવીને તેમની આજ્ઞા મળતા છોડી દીધા. તામસ સદા પોતાના ધર્મમાં લાગેલો રહેતો હતો. તેના પિતા પણ શરીર છોડ્યા પછી પુણ્યલોકમાં ગયા. પૃથ્વીને જીતીને તામસ રાજા થયો અને પછી મનુના પદ પર પ્રતિષ્ઠિત થયો. હવે તામસ મન્વંતરનું વર્ણન સાંભળો. તેમાં સત્ય, સુધી, સ્વરૂપ અને હરિ આ ચાર દેવગણ થયા. એમના એક એક ગણમાં 27-27 દેવતા છે. તે દેવતાઓના ઇન્દ્રનું નામ શીખી હતું. તેઓ અત્યંત બળવાન અને મહાપરાક્રમી હતા. તેમણે 100 યજ્ઞોનું અનુષ્ઠાન કરીને આ પદને પ્રાપ્ત કર્યું હતું. જ્યોતિર્ધર્મા પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, બલક અને પીવર આ 7 તે સમયે સપ્તર્ષિ હતા. નર, શાંતિ, શાંત, દાંત, જાનુ અને જંગ વગેરે મહાબલી રાજા તામસ મનુના પુત્ર હતા. અધ્યાય 37 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.